پارا نمبر 70 اقتربا للناس. بسم اللہ الرحمن الرحیم. اللہ نا نام تھی جی اتینت کرپاڑو انے دیاڑو چھے. اقترب للناس حسابهم وهم فی غفلت معرضون. નજીક આવી ગયો છે લોકોના હિસાબનો સમય અને તેઓ છે કે ગફલતમાં વિમુખ બનેલા છે. તેમની પાસે જે નવીન ઉપદેશ પણ તેમના રબ તરફથી આવે છે તેને કમ અને સાંભળે છે અને રમતમાં પડ્યા રહે છે. એમના દિલ બીજા જ વિચારોમાં ડૂબેલા છે. અને જુલમીઓ એકબીજા સાથે ગુસપુસ કરે છે. આ માણસ છેવટે તમારા જ જેવો એક મનુષ્ય જ તો છે, પછી શું તમે દેખતી આંખે જાદુના ફંદામાં ફસાઈ જશો? રસૂલે કહ્યું, મારો રબ એ દરેક વાતને જાણે છે જે આકાશ અને ધરતીમાં કરવામાં આવે તે સાંભળનાર અને જાણનાર છે. તેઓ કહે છે, બલકે આ ગૂંચવણ ભર્યા સ્વપ્ન છે, બલકે આ તેણે ઉપજાવી કાઢેલું છે, બલકે આ માણસ કવિ છે, નહીં તો આ લાવે કોઈ નિશાની જેવી રીતે અગાઉના જમાનાના રસૂલો નિશાનીઓ સાથે મોકલવામાં આવ્યા હતા. જોકે આ લોકો પહેલા કોઈ પણ વસ્તી જેને અમે નષ્ટ કરી ઈમાન ન લાવી, હવે શું આ લોકો ઈમાન લાવશે? અને હે નબી, તમારી પહેલા પણ અમે મનુષ્યોને જ રસૂલ બનાવીને મોકલ્યા હતા, જેમની ઉપર અમે વહી મોકલતા હતા. તમે લોકો જો જ્ઞાન ધરાવતા ન હોવ તો ગ્રંથવાળાઓને પૂછી લો. એ રસૂલોને અમે કોઈ એવા શરીર આપ્યા ન હતા કે તેઓ ખાતા ન હોય અને ન તેઓ હંમેશા રહેનારા હતા. પછી જોઈ લો કે અંતે અમે તેમની સાથે પોતાના વાયદા પૂરા કર્યા અને તેમને તથા જેને જેને અમે ઈચ્છ્યું બચાવી લીધા અને હદથી વધી જનારાઓને નષ્ટ કરી દીધા. લોકો, અમે તમારી તરફ એક એવો ગ્રંથ મોકલ્યો છે જેમાં તમારું જ વર્ણન છે, શું તમે સમજતા નથી? કેટલીય જુલમી વસ્તીઓ છે જેમને અમે નાબૂદ કરી મૂકી અને તેમના પછી બીજી કોમને ઉઠાવી. જ્યારે તેમને અમારી યાતનાનો અનુભવ થયો તો લાગ્યા ત્યાંથી ભાગવા. કહેવામાં આવ્યું, ભાગો નહીં, જાઓ પોતાના એ જ ઘરો અને વૈભવ વિલાસમાં જ્યાં તમે આનંદ માણી રહ્યા હતા, કદાચ તમને પૂછવામાં આવે. કહેવા લાગ્યા, હાય અમારું દુર્ભાગ્ય, બેશક અમે કસૂરવાર હતા. અને તેઓ આ જ પોકારતા રહ્યા અહીં સુધી કે અમે તેમને વાડેલા ખેતર બનાવી દીધા, જીવનની એક ચિંગારી સુદ્ધા તેમનામાં ન રહી. અમે આ આકાશ અને ધરતીને અને જે કંઈ તેમાં છે કંઈ ખેલ તરીકે બનાવ્યું નથી. જો અમે કોઈ રમકડું બનાવવા ચાહતા હોત અને અમારે માત્ર એટલું જ કરવું હોત તો પોતાની પાસેથી જ કરી લેત. પરંતુ અમે તો અસત્ય ઉપર સત્યનો ફટકો લગાવીએ છીએ જે તેનું માથું ભાંગી નાખે છે અને તે જોતજોતામાં નાશ પામે છે અને તમારા માટે વિનાશ છે એ વાતોના કારણે જે તમે ઘડી કાઢો છો. આકાશો અને ધરતીમાં જે કોઈ મખલુક છે તે અલ્લાહની છે, અને જે ફરિશ્તા તેની પાસે છે તેઓ ન તો પોતાને મોટા સમજીને તેની બંદગી સામે વિદ્રોહ કરે છે અને ન તો થાકે જ છે. રાત દિવસ તેની પવિત્રતાનો જાપ કરતા રહે છે, થોપતા નથી. શું આ લોકોના બનાવેલા દુનિયાના ખુદાઓ એવા છે કે નિર્જીવને સજીવ કરી ઉઠાવી ઊભો કરતા હોય? જો આકાશ અને ધરતીમાં એક અલ્લાહ સિવાય બીજા ખુદાઓ પણ હોત તો ધરતી અને આકાશ બંનેનું તંત્ર બગડી જાત. તો પાક છે અલ્લાહ અર્શનો માલિક એ વાતોથી જે આ લોકો ઘડી રહ્યા છે. તે પોતાના કાર્યો માટે કોઈની સમક્ષ જવાબદાર નથી અને તેની સમક્ષ સૌ જવાબદાર છે. શું તેને છોડીને આ લોકોએ બીજા ખુદાઓ બનાવી લીધા છે? હે નબી, આમને કહો, લાવો પોતાની દલીલ. આ ગ્રંથ પણ મોજૂદ છે જેમાં મારા જમાનાના લોકો માટે ઉપદેશ છે, અને તે ગ્રંથો પણ જેમાં મારી પહેલાના લોકો માટે ઉપદેશ હતો. પરંતુ આમાંથી ઘણા ખરા લોકો હકીકતથી બેખબર છે, આથી વિમુખ થયેલા છે. અમે તમારી પહેલાં જે રસૂલ પણ મોકલ્યો છે તેને આ જ વહી મોકલી છે કે મારા સિવાય કોઈ ખુદા નથી, પછી તમે લોકો મારી જ બંદગી કરો. આ લોકો કહે છે રહેમાન સંતાન ધરાવે છે, અલ્લાહ આનાથી પાક છે. તેઓ અર્થાત ફરિશ્તા તો બંદા છે જેમને સન્માનવામાં આવ્યા છે. લા યસ્બિકુનહુ બિલ કૌલ તેની સામે આગળ વધીને બોલતા નથી અને માત્ર તેના હુકમ ઉપર અમલ કરે છે. જે કંઈ તેમની સામે છે તેને પણ તે જાણે છે અને જે કંઈ તેમનાથી છુપાયેલું છે તેનાથી પણ તે વાકેફ છે. તેઓ કોઈની ભલામણ કરતા નથી સિવાય તેના જેના માટે ભલામણ સાંભળવા માટે અલ્લાહ રાજી હોય, અને તેઓ તેના ભયથી ડરતા રહે છે. અને જો તેમના પૈકી કોઈ કહી દે કે અલ્લાહ ઉપરાંત હું પણ એક ખુદા છું, તો તેને અમે જહન્નમની સજા આપીએ. અમારે ત્યાં જુલમીઓ માટે આ જ બદલો છે. શું એ લોકો કે જેમણે નબીની વાત માનવાનો ઇનકાર કરી દીધો છે વિચારતા નથી કે આ આકાશ અને ધરતી એકબીજા સાથે જોડાયેલા હતા, પછી અમે તેમને અલગ કર્યા અને પાણી વડે દરેક સજીવ વસ્તુ પેદા કરી. શું તેઓ અમારી આ પેદા કરવાની શક્તિને નથી સ્વીકારતા? અને અમે ધરતી ઉપર પર્વતો જમાવી દીધા જેથી તે તેમને લઈને ગબડી ન પડે, અને તેમાં પહોળા રસ્તા બનાવી દીધા કદાચ લોકો પોતાનો રસ્તો જાણી લે. અને અમે આકાશને એક સુરક્ષિત છત બનાવી દીધો, પરંતુ આ લોકો છે કે સૃષ્ટિની નિશાનીઓ તરફ ધ્યાન જ નથી આપતા. અને તે અલ્લાહ છે જેણે રાત અને દિવસ બનાવ્યા અને સૂર્ય અને ચંદ્રને પેદા કર્યા, સૌ અલગ અલગ કક્ષામાં તરી રહ્યા છે. અને હે નબી, અમરત્વ તો અમે તમારી પહેલા પણ કોઈ મનુષ્ય માટે નથી રાખ્યું. જો તમે મરી ગયા તો શું આ લોકો કાયમ જીવતા રહેવાના છે? ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون. દરેક સજીવ વસ્તુએ મોતનો સ્વાદ ચાખવાનો છે, અને અમે સારી અને ખરાબ પરિસ્થિતિઓમાં મૂકીને તમારી સૌની અજમાયશ કરી રહ્યા છીએ. છેવટે તમારે અમારી જ તરફ પાછા ફરવાનું છે. أهذا الذي يذكر آلهتكم وهم بذكر الرحمن هم كافرون. આ સત્યનો ઇનકાર કરનારા લોકો જ્યારે તમને જુએ છે તો તમારી હાંસી ઉડાવે છે, કહે છે, શું આ છે એ વ્યક્તિ જે તમારા ખુદાઓનું વર્ણન કરે છે, અને તેમની પોતાની દશા આ છે કે રહેમાનનું નામ લેવાનો ઇનકાર કરનાર છે. મનુષ્ય ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. હમણાં જ હું તમને પોતાની નિશાનીઓ દેખાડી દઉં છું, મારી સાથે ઉતાવળ ન કરો. આ લોકો કહે છે, છેવટે આ ધમકી ક્યારે પૂરી થશે જો તમે સાચા છો? لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لَا يَكُفُّونَ عَنْ وُجُوهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ. કદાચ આ કાફીરોને એ સમયનું કોઈ જ્ઞાન હોત કે જ્યારે તેઓ ન તો પોતાના મુખ આગથી બચાવી શકશે, ન પોતાની પીઠો, ન એમને ક્યાંયથી મદદ મળશે. એ આફત ઓચિંતી આવશે અને તેમને એવી રીતે એકાએક ઝડપી લેશે કે તેઓ તેને ન તો નિવારી શકશે, ન તો તેમને એક ક્ષણ માટે પણ મહેતલ મળી શકશે. હાંસી તો તમારી પહેલા પણ રસૂલોની ઉડાવાઈ ચૂકી છે, પરંતુ તેમની હાંસી ઉડાવનારા લોકો એ જ વસ્તુમાં ઘેરાઈને રહ્યા જેની તેઓ હાંસી ઉડાવી રહ્યા હતા. હે નબી, આમને કહો, કોણ છે જે રાત્રે કે દિવસે તમને રહેમાનથી બચાવી શકતો હોય? પરંતુ આ લોકો પોતાના રબની શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે. શું આ લોકો એવા ખુદા ધરાવે છે જે અમારા મુકાબલામાં આ લોકોની હિમાયત કરે? તેઓ ન તો પોતે પોતાની મદદ કરી શકે છે અને ન તો અમારી મદદ તેમને પ્રાપ્ય છે. હકીકત એમ છે કે આ લોકોને અને તેમના બાપ દાદાઓને અમે જીવન સામગ્રી આપતા ગયા અહીં સુધી કે ઘણો લાંબો કાળ વીતી ગયો, પરંતુ શું તેમને દેખાતું નથી કે અમે ધરતીને જુદી જુદી દિશાએથી ઘટાડતા આવી રહ્યા છીએ? પછી શું આ લોકો વિજયી થઈ જશે? એમને કહી દો, હું તો વહીના આધારે તમને ચેતવી રહ્યો છું, પરંતુ બહેરા લોકો પોકાર સાંભળતા નથી જ્યારે તેમને ચેતવવામાં આવે. من عذاب ربك ليقولن يا ويلنا إنا كنا ظالمين. અને જો તારા રબની આપત્તિ જરા પણ એમને સ્પર્શ કરી જાય તો અત્યારે ચીસ પાડી ઉઠે કે હાય અમારા દુર્ભાગ્ય, બેશક અમે ગુનેગાર હતા. કયામતના દિવસે અમે સાચો સાચ વજન કરનાર તરાજવા મૂકી દઈશું, પછી કોઈ વ્યક્તિ ઉપર અણુ બરાબર પણ અત્યાચાર નહીં થાય. જે કોઈનું રાઈના દાણા બરાબર પણ કંઈ કરેલું કાર્ય હશે તેને અમે સામે લઈ આવીશું અને હિસાબ કરવા માટે અમે પૂરતા છીએ. પહેલા અમે મૂસા અને હારૂનને ફુરકાન અને પ્રકાશ અને ઝિક્ર એનાયત કરી ચૂક્યા છીએ, એ સંયમી લોકોની ભલાઈ માટે જેઓ જોયા વિના પોતાના રબથી ડરે અને જેમને હિસાબની એ ઘડીની બીક છે. અને હવે આ મુબારક ઝિક્ર અમે તમારા માટે ઉતાર્યું છે, પછી શું તમે આને સ્વીકાર કરવાથી ઇનકાર કરો છો? તેની પણ પહેલા અમે ઇબ્રાહીમને તેની વિવેક બુદ્ધિ એનાયત કરી હતી અને અમે તેને સારી પેઠે જાણતા હતા. યાદ કરો એ પ્રસંગ જ્યારે તેણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું હતું, આ મૂર્તિઓ કેવી છે જેના તમે મોહિત થઈ રહ્યા છો? તેમણે જવાબ આપ્યો, અમે અમારા બાપ દાદાઓને તેમની પૂજા કરતા જોયા છે. તેણે કહ્યું, તમે પણ ભટકેલા છો અને તમારા બાપ દાદાઓ પણ સ્પષ્ટપણે ભટકી ગયેલા હતા. તેમણે કહ્યું, શું તું અમારી સમક્ષ પોતાના સાચા વિચારો દર્શાવી રહ્યો છે કે મજાક કરે છે? તેણે જવાબ આપ્યો, નહીં, બલકે હકીકતમાં તમારો રબ એ જ છે જે ધરતી અને આકાશોનો રબ અને તેમનો પેદા કરનાર છે. આ બાબતમાં હું તમારી સમક્ષ સાક્ષી આપું છું. અને અલ્લાહના સોગંદ, હું તમારી ગેરહાજરીમાં ચોક્કસ તમારી મૂર્તિઓને જોઈ લઈશ. આથી તેણે તેમના ટુકડે ટુકડા કરી નાખ્યા અને માત્ર તેમની મોટી મૂર્તિને બાકી રાખી મૂકી, જેથી કદાચ તેઓ તેની પાસે જાય. તેમણે આવીને મૂર્તિઓની આ દશા જોઈ તો કહેવા લાગ્યા, અમારા ખુદાઓની આ દશા કોણે કરી નાખી? ઘણો જ જુલમી હતો તે. કેટલાક લોકો બોલ્યા, અમે એક નવયુવાનને આમની વાત કરતો સાંભળ્યો હતો, જેનું નામ ઇબ્રાહીમ છે. તેમણે કહ્યું, તો પકડી લાવો તેને સૌની સામે, જેથી લોકો જોઈ લે તેની કેવી ખબર લેવામાં આવે છે. ઇબ્રાહીમના આવી ગયા પછી તેમણે પૂછ્યું, કેમ ઇબ્રાહીમ, તે અમારા ખુદાઓ સાથે આ કૃત્ય કર્યું છે? તેણે જવાબ આપ્યો, બલકે આ બધું તો તેમના આ સરદારે કર્યું છે, એમને જ પૂછી જુઓ જો તેઓ બોલતા હોય. આ સાંભળીને તેઓ પોતાના અંતરાત્મા તરફ વળ્યા અને મનોમન કહેવા લાગ્યા, હકીકતમાં તમે પોતે જ જુલમી છો. પરંતુ પછી તેમની મતિ ફરી ગઈ અને બોલ્યા, તું જાણે છે કે આ બોલતા નથી. ઇબ્રાહીમે કહ્યું, પછી શું તમે અલ્લાહને છોડીને એ વસ્તુઓને પૂજી રહ્યા છો જે ન તો તમને નફો કરાવવા માટે સમર્થ છે ન નુકસાન પહોંચાડવા? ધિક્કાર છે તમારી ઉપર અને તમારા આ ખુદાઓ ઉપર જેમની તમે અલ્લાહને છોડીને પૂજા કરી રહ્યા છો. શું તમે જરાય બુદ્ધિ ધરાવતા નથી? તેમણે કહ્યું, બાળી મૂકો આને અને મદદ કરો પોતાના આ ખુદાઓની જો તમારે કંઈ કરવું હોય. અમે કહ્યું, હે આગ ટાઢી થઈ જા અને સલામતી બન ઇબ્રાહીમ ઉપર. તેઓ ચાહતા હતા કે ઇબ્રાહીમની સાથે ચાલ ચાલે, પરંતુ અમે તેમને બહુ ખરાબ રીતે નિષ્ફળ બનાવી દીધા. અને અમે તેને અને લૂતને બચાવી એ ભૂમિ તરફ કાઢી લઈ ગયા જેમાં અમે દુનિયાવાળાઓ માટે બરકતો રાખી છે. ઇસ્હાક વયાકૂબ નાફિલા અને અમે તેને ઇસહાક એનાયત કર્યો અને આ ઉપરાંત યાકૂબ અને દરેકને સદાચારી બનાવ્યો. અને અમે તેમને સરદાર બનાવી દીધા જેઓ અમારા આદેશો અનુસાર માર્ગદર્શન કરતા હતા, અને અમે તેમને વહી દ્વારા સત્કાર્યો કરવાનો અને નમાઝ કાયમ કરવાનો અને ઝકાત આપવાનો આદેશ આપ્યો, અને તેઓ અમારી બંદગી કરનારા હતા. إنهم كانوا قوم سوء فاسقين. અને લૂતને અમે હુકમ અને જ્ઞાન એનાયત કર્યા અને તેને એ વસ્તીમાંથી છુટકારો અપાવ્યો જે ગંદા કૃત્યો કરતી હતી. હકીકતમાં તે ઘણા દુષ્ટ નાફરમાન લોકો હતા. અને લૂતને અમે પોતાની કૃપામાં દાખલ કર્યો, તે સદાચારી લોકોમાંથી હતો. અને આજ નેમત અમે નૂહને આપી. યાદ કરો જ્યારે આ સૌની પહેલા તેણે અમને પોકાર્યા હતા, અમે તેની દુઆ કબૂલ કરી અને તેને અને તેના કુટુંબીજનોને મહા આફતમાંથી છુટકારો અપાવ્યો. વનકરનાહુ મિનલ્કૌમિલ્લઝીન કઝ્ઝબુ બિઆયાતિના ઇન્નહુમ કાનુ કૌમ સૌઇ અને એ કોમના મુકાબલામાં તેની મદદ કરી જેણે અમારી આયતોને ખોટી ઠેરવી હતી, તેઓ ઘણા દુષ્ટ લોકો હતા. પછી અમે તેમને સૌને ડૂબાડી દીધા. فَشَتْ فِيهِ غَنَمُ الْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَاهِدِينَ. અને આજ નિયમત વડે અમે દાઉદ તથા સુલેમાનને નવાજ્યા. યાદ કરો એ પ્રસંગ જ્યારે એ બંને એક ખેતરના મુકદ્દમામાં ફેસલો કરી રહ્યા હતા, જેમાં રાતના વખતે બીજા લોકોના બકરા પેસી ગયા હતા અને અમે તેમની અદાલત પોતે જોઈ રહ્યા હતા. ત્યારે અમે સાચો ફેંસલો સુલેમાનને સમજાવી દીધો, જો કે હુકમ અને જ્ઞાન અમે બંનેને આપ્યા હતા. દાઉદની સાથે અમે પર્વતો અને પક્ષીઓને કામે લગાડી દીધા હતા, જેઓ પવિત્રતાનો જાપ કરતા હતા. આ કામ કરનાર અમે જ હતા. અમે તેને તમારા ફાયદા માટે બખ્તર બનાવવાનો હુન્નર શીખવાડી દીધો હતો, જેથી તમને એકબીજાના ઘા સામે રક્ષણ આપે. પછી શું તમે આભારી છો? અને સુલેમાન માટે અમે જોરથી ફૂંકાતા પવનને કામે લગાડી દીધો હતો, જે તેના આદેશ મુજબ એ ભૂમિ તરફ વહેતો હતો જેમાં અમે બરકતો મૂકી છે. અમે દરેક વસ્તુનું જ્ઞાન ધરાવતા હતા. અને શૈતાનોમાંથી અમે એવા ઘણાને તેને તાબે કરી દીધા હતા, જેઓ તેના માટે ડૂબકી મારતા અને એ ઉપરાંત બીજા કાર્યો કરતા હતા. એ સૌની દેખભાળ રાખનાર અમે જ હતા. અને આ જ વિવેક બુદ્ધિ તથા હુકમ અને જ્ઞાનની નેમત અમે અય્યુબને આપી હતી. યાદ કરો, જ્યારે તેણે પોતાના રબને પોકાર્યો, મને બીમારી લાગુ પડી છે અને તું દયાળુઓમાં ઉત્તમ દયાળુ છે. અમે તેની દુઆ કબૂલ કરી અને જે તકલીફ તેને હતી તેને દૂર કરી દીધી, અને તેના કુટુંબીજનો તેને આપ્યા. એટલું જ નહીં, બલકે તેમની સાથે એટલા જ બીજા પણ આપ્યા પોતાની વિશેષ કૃપા તરીકે, અને એટલા માટે કે આ એક બોધપાઠ બને બંદગી કરનારાઓ માટે. અને આ જ નેમત ઇસ્માઇલ અને ઇદ્રીસ અને ઝુલકિફલને આપી, કેમ કે આ સૌ ધીરજવાન હતા. وَأَدْخَلْنَاهُمْ فِي رَحْمَتِنَا إِنَّهُمْ مِنَ الصَّالِحِينَ. અને તેમને અમે પોતાની કૃપામાં દાખલ કર્યા, કેમ કે તેઓ સદાચારીઓમાંથી હતા. અને માછલીવાળાને પણ અમે નવાજ્યો. યાદ કરો જ્યારે તે નારાજ થઈને જતો રહ્યો હતો અને સમજ્યો હતો કે અમે આ માટે તેને પકડીશું નહીં. છેવટે તેણે અંધારાઓમાંથી પોકાર્યું, કોઈ ખુદા નથી પણ તું, પાક છે તારી હસ્તી, બેશક મેં કસૂર કર્યો. وَكَذَلِكَ نُنْجِي الْمُؤْمِنِينَ. ત્યારે અમે તેની દુઆ કબૂલ કરી અને દુઃખમાંથી તેને છોડાવ્યો, અને આવી જ રીતે અમે મોમિનોને બચાવી લઈએ છીએ. અને ઝકરિયાને જ્યારે તેણે પોતાના રબને પોકાર્યો, હે પરવરદિગાર, મને એકલો ન છોડ અને સર્વશ્રેષ્ઠ વારસદાર તો તું જ છે. પછી અમે તેની દુઆ કબૂલ કરી અને તેને યાહિયા એનાયત કર્યો અને તેની પત્નીને તેના માટે લાયક કરી દીધી. આ લોકો સત્કાર્યોમાં દોડધામ કરતા હતા અને અમને પ્રેમ અને ડર સાથે પોકારતા હતા અને અમારી સામે ઝૂકેલા હતા. અને એ સન્નારી જેણે પોતાના શીલની રક્ષા કરી હતી, અમે તેની અંદર પોતાની રૂહથી ફૂંક્યું અને તેને અને તેના પુત્રને સમગ્ર દુનિયા માટે નિશાની બનાવી દીધા. આ તમારી ઉમ્મત એટલે કે સમુદાય હકીકતમાં એક જ ઉમ્મત છે, અને હું તમારો રબ છું, તો તમે મારી ઇબાદત કરો. અમરહુમ બૈનહુમ પરંતુ આ લોકોના કારસ્થાન છે કે તેમણે અંદરોઅંદર પોતાના દીનને ટુકડે ટુકડા કરી નાખ્યો. સૌને અમારી તરફ પાછા ફરવાનું છે. પછી જે સત્કાર્ય કરશે અને તે મોમિન હોય તો તેના કામની નાકદરી નહીં થાય, અને અમે તેને લખી રહ્યા છીએ. અને એ શક્ય નથી કે જે વસ્તીને અમે નષ્ટ કરી દીધી હોય તે પાછી ફરી શકે. અહીં સુધી કે જ્યારે આજુજ અને માજુજને ખોલી દેવામાં આવશે અને દરેક ઊંચી જગ્યાએથી તેઓ નીકળી પડશે. અને સત્ય વાયદાના પૂરા થવાનો સમય નજીક આવી પહોંચશે તો અચાનક તેમની આંખો ભયથી ફાટેલી રહી જશે જેમણે કુફ્ર કર્યું હતું. રે અમારું દુર્ભાગ્ય, અમે આ વસ્તુ તરફ બેદરકાર રહ્યા હતા, બલકે અમે ગુનેગાર હતા. બેશક તમે અને તમારા એ ઉપાસ્યો જેમને તમે અલ્લાહને છોડીને પૂજો છો જહન્નમનું ઈંધણ છે, ત્યાં જ તમારે જવાનું છે. જો હકીકતમાં તેઓ ખુદા હોત તો ત્યાં ન જાત. હવે સૌને હંમેશા તેમાં જ રહેવાનું છે. અને તેઓ હાંફતા હશે અને ત્યાં એવો ઘોંઘાટ હશે કે કંઈ સંભળાશે નહીં. રહ્યા એ લોકો જેમના માટે અમારી તરફથી ભલાઈનો નિર્ણય પહેલાથી જ લેવાઈ ગયો હશે તો ચોક્કસ તેમને તેનાથી દૂર રાખવામાં આવશે. તેનો સહેજ પણ અવાજ નહીં સાંભળે અને તેઓ હંમેશા મનગમતી વસ્તુઓ વચ્ચે રહેશે. تَنَازَعُوا الْأَكْبَرُ وَتَتَلَقَّاهُمُ الْمَلَائِكَةُ هَذَا يَوْمُكُمُ الَّذِي كُنْتُمْ تُوعَدُونَ. એ અત્યંત ગભરાટનો સમય તેમને જરાય વ્યાકુળ નહીં કરે અને ફરિશ્તાઓ આગળ વધીને તેમનું સ્વાગત કરશે. આ તમારો એ જ દિવસ છે જેનો તમને વાયદો કરવામાં આવતો હતો. તે દિવસે જ્યારે આકાશને અમે એવી રીતે લપેટી દઈશું જેવી રીતે તુમારના પાના લપેટી દેવામાં આવે છે, જેવી રીતે અમે અગાઉના સર્જનનો આરંભ કર્યો હતો તેવી જ રીતે અમે ફરી તેનું પુનરાવર્તન કરીશું. આ એક વાયદો છે અમારી ઉપર અને આ કામ અમારે કરવાનું જ છે. અને ઝબૂરમાં અમે શિખામણ પછી લખી ચૂક્યા છીએ કે ધરતીના વારસદાર અમારા સત્કર્મી બંદાઓ હશે. આમાં એક મોટો સંદેશ છે ઇબાદત કરતા બંદાઓ માટે. હે નબી, અમે તમને દુનિયાવાળાઓ માટે દયા એટલે કે રહેમત બનાવીને મોકલ્યા છે. એમને કહો, મારી પાસે જે વહી ઉતરે છે તે આ છે કે તમારો ખુદા ફક્ત એક જ ખુદા છે. પછી શું તમે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવો છો? જો તેઓ વિમુખ થાય તો કહી દો, મેં તમને જાહેરમાં ચેતવી દીધા છે. હવે હું એ નથી જાણતો કે તે વસ્તુ જેનો વાયદો તમારી સાથે કરવામાં આવી રહ્યો છે નજીક છે કે દૂર. અલ્લાહ એ વાતો પણ જાણે છે જે મોટેથી બોલવામાં આવે છે અને તે પણ જે તમે છુપાવીને કરો છો. હું તો સમજુ છું કે કદાચ આ વિલંબ તમારા માટે એક અજમાયશ છે અને તમને એક ખાસ સમય સુધી મોજ કરવાની તક આપવામાં આવી રહી છે. છેવટે રસૂલે કહ્યું, હે મારા રબ, સત્યપૂર્વક ફેંસલો કરી દે, અને લોકો તમે જે વાતો કહો છો તેના મુકાબલા માટે અમારો કૃપાળુ રબ જ અમારા માટે મદદનો આશરો છે. સૂરે હજ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. લોકો, પોતાના રબના પ્રકોપથી બચો. હકીકત આ છે કે કયામતનો ધરતીકંપ ઘણી ભયંકર વસ્તુ છે. જે દિવસે તમે તેને જોશો, હાલત આ હશે કે દરેક ધવડાવનારી પોતાના ધાવણા બાળકને ભૂલી જશે, દરેક સગર્ભાનો ગર્ભ પડી જશે, અને લોકો તમને મધોશ દેખાશે. જો કે તેઓ નશામાં નહીં હોય, બલકે અલ્લાહની આપત્તિ જ એવી સખત હશે. કેટલાક લોકો એવા છે જેઓ જ્ઞાન વિના અલ્લાહ વિશે વાદ વિવાદ કરે છે અને દરેક વિદ્રોહી શૈતાનનું અનુસરણ કરવા લાગે છે. જો કે તેના તો નસીબમાં જ આ લખેલું છે કે જે તેને મિત્ર બનાવશે તેને તે ભટકાવીને રહેશે અને જહન્નમની સજાનો માર્ગ દેખાડશે. لنبين لكم ونقر مِنْكُمْ وَمِنْكُمْ وترى الأرض هامدة فإذا أنزلنا عليها الماء اهتزت وربت લોકો, જો તમને મૃત્યુ પછીના જીવન વિશે કોઈ શંકા હોય તો તમને માલુમ થાય કે અમે તમને માટીમાંથી પેદા કર્યા છે, પછી વીર્ય બિંદુમાંથી, પછી ગંઠાયેલા લોહીમાંથી, પછી માંસના ટુકડામાંથી, જે આકારવાળો પણ હોય છે અને આકારવિહીન પણ. આ અમે એટલા માટે દર્શાવી રહ્યા છીએ જેથી તમારી ઉપર હકીકતો સ્પષ્ટ કરીએ. અમે જે વીર્ય બિંદુને ચાહીએ છીએ તેને એક નિશ્ચિત સમય સુધી ગર્ભાશયોમાં રોકી રાખીએ છીએ, પછી તમને એક બાળકના સ્વરૂપમાં કાઢી લાવીએ છીએ, પછી તમને ઉછેરીએ છીએ જેથી તમે પોતાની યુવાવસ્થાએ પહોંચો, અને તમારામાંથી કોઈને પહેલાં જ પાછો બોલાવી લેવામાં આવે છે અને કોઈને સૌથી ખરાબ વય તરફ વાળી દેવામાં આવે છે, જેથી બધું જાણ્યા પછી પણ કંઈ ન જાણે. અને તમે જુઓ છો કે ધરતી સુકાયેલી પડી છે, પછી જેવો અમે તેની ઉપર મેઘ વરસાવ્યો કે તે એકાએક વિકસી અને ખીલી ઉઠી અને તેણે દરેક જાતની સુંદર વનસ્પતિ ઓકવા માંડી. وأنه يحيي الموتى وأنه على كل شيء قدير. આ બધું આ કારણે છે કે અલ્લાહ જ સત્ય છે અને તે મર્દાને જીવતા કરે છે અને દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. અને આ વાતની દલીલ છે કે કયામતની ઘડી આવીને રહેશે, આમાં કોઈ શંકાને અવકાશ નથી, અને અલ્લાહ ચોક્કસ એ લોકોને ઉઠાવશે જેઓ કબરોમાં પહોંચી ચૂક્યા છે. બીજા કેટલાક લોકો એવા છે જેઓ કોઈ જ્ઞાન અને માર્ગદર્શન અને પ્રકાશ આપનાર ગ્રંથ વિના ગરદન અક્કડ રાખી અલ્લાહ વિશે ઝઘડે છે. જેથી લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવી મૂકે, આવી વ્યક્તિ માટે દુનિયામાં બદનામી છે અને કયામતના દિવસે તેને અમે આગની સજાનો સ્વાદ ચખાડીશું. આ છે તારું એ ભવિષ્ય જે તારા પોતાના હાથોએ તારા માટે તૈયાર કર્યું છે, નહીં તો અલ્લાહ પોતાના બંદાઓ ઉપર જુલ્મ કરનાર નથી. અને લોકોમાં કોઈ એવો છે જે કિનારે રહીને અલ્લાહની બંદગી કરે છે, જો ફાયદો થયો તો સંતુષ્ટ થઈ ગયો અને જો કોઈ મુસીબત આવી ગઈ તો પાછો ફરી ગયો. તેની દુનિયા પણ ગઈ અને આખિરત પણ. આ છે ખુલ્લું નુકસાન. પછી તે અલ્લાહને છોડીને તેમને પોકારે છે જેઓ ન તેને નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો. આ છે પથભ્રષ્ટાની ચરમસીમા. તે તેમને પોકારે છે જેમનું નુકસાન તેમના નફા કરતાં વધુ નજીક છે. દુષ્ટતમ છે તેનો સંરક્ષક અને દુષ્ટતમ છે તેનો મિત્ર. આનાથી ઉલટું અલ્લાહ એ લોકોને જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા બેશક એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહી રહી હશે. અલ્લાહ કરે છે જે કંઈ ચાહે છે. فليمدد بسبب إلى السماء ثم ليقطع فلينظر هل يذهبن كيده ما يغيظ. જે વ્યક્તિનો આવો ખ્યાલ હોય કે અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની કોઈ મદદ નહીં કરે, તે એક રસ્સા વડે આકાશ સુધી પહોંચીને કાણું પાડે. પછી જોઈ લેવું જોઈએ કે શું તેની કોઈ યુક્તિ કોઈ એવી વસ્તુને રદ કરી શકે છે જે તેને નાપસંદ છે. આવી જ સ્પષ્ટ વાતો સાથે અમે આ કુરાન ઉતાર્યું છે અને માર્ગદર્શન તો અલ્લાહ જેને ચાહે છે આપે છે. والنصارى والمجوس والذين أشركوا إن الله يفصل بينهم يوم القيامة إن જે લોકો ઈમાન લાવ્યા અને જેઓ યહૂદી થયા અને સાબી અને ખ્રિસ્તી અને મજૂસ એટલે કે અગ્નિપૂજક અને જેમણે શિર્ક કર્યું આ સૌની વચ્ચે અલ્લાહ કયામતના દિવસે ફેંસલો કરી દેશે. દરેક વસ્તુ અલ્લાહની નજરમાં છે. والشمس والقمر والنجوم والجبال والشجر والدواب وكثير من الناس وكثير حق عليه العذاب શું તમે જોતા નથી કે અલ્લાહની આગળ માથું ઝુકાવી દીધું છે જેઓ આકાશોમાં છે અને જેઓ ધરતી ઉપર છે. સૂર્ય અને ચંદ્ર અને તારાઓ અને પર્વતો અને વૃક્ષો અને પશુઓ અને અનેક મનુષ્યો અને ઘણા એવા લોકો પણ જેઓ સજાને પાત્ર થઈ ચૂક્યા છે અને જેને અલ્લાહ ફજેત કરી દે પછી તેને ઇજ્જત આપનાર કોઈ નથી. અલ્લાહ કરે છે જે ચાહે છે. فالذين كفروا قطعت لهم ثياب من نار يصب من فوق رؤوسهم الحميم. આ બે પક્ષો છે જેમની વચ્ચે પોતાના રબ વિશે ઝઘડો છે. એમાંથી એ લોકો જેમણે કુફર કર્યું તેમના માટે આગના પોશાક વેતરી નાખવામાં આવ્યા છે. તેમના માથા ઉપર ઉકળતું પાણી રેડવામાં આવશે. જેનાથી તેમની ચામડી જ નહીં પરંતુ પેટની અંદરના ભાગો પણ ગળી જશે. અને તેમની ખબર લઈ નાખવા માટે લોખંડની ગદાઓ હશે. જ્યારે પણ તેઓ ગભરાઈને જહન્નમમાંથી નીકળવાનો પ્રયત્ન કરશે ત્યારે પાછા તેમાં ધકેલી દેવામાં આવશે કે ચાખો હવે બળવાની સજાનો સ્વાદ. يُحَلَّلُونَ فِيهَا مِنْ أَسَاوِرَ مِنْ ذَهَبٍ وَلُؤْلُؤًا وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ. બીજી તરફ જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા તેમને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નદીઓ વહી રહી હશે. ત્યાં તેમને સુવર્ણ કંગનો અને મોતીઓથી આભૂષિત કરવામાં આવશે અને તેમના પોશાકો રેશમી હશે. તેમને શુદ્ધ વાત કબૂલ કરવાની પ્રેરણા એનાયત કરવામાં આવી અને તેમને પ્રશંસનીય અલ્લાહનો માર્ગ દેખાડવામાં આવ્યો. જે લોકોએ કુફર કર્યું અને જેઓ આજે અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે અને એ આદરણીય મસ્જિદ મસ્જિદે હરામની ઝિયારતમાં અવરોધરૂપ છે જેને અમે સૌ લોકો માટે બનાવી છે જેમાં સ્થાનિક લોકો અને બહારથી આવનારા લોકોના હક્કો સમાન છે. તેમનું વર્તન બેશક સજાને પાત્ર છે. આ મસ્જિદે હરામમાં સીધા માર્ગથી ખસી જઈ જુલ્મનો માર્ગ અપનાવશે તેને અમે પીડાકારી સજાનો સ્વાદ ચખાડીશું. યાદ કરો એ સમય જ્યારે અમે ઇબ્રાહીમ માટે આ ઘર એટલે કે ખાનાએ કાબાનું સ્થળ સૂચવ્યું હતું. આ આદેશ સાથે કે મારી સાથે કોઈ વસ્તુને ભાગીદાર ન બનાવો અને મારા ઘરને તવાફ કરનારાઓ માટે અને કયામ અને રૂકુ અને સિજદો કરનારાઓ માટે પાક રાખો. અને લોકોને હજ માટે જાહેર એલાન કરી દો કે તેઓ તમારી પાસે દરેક દૂરના સ્થળેથી પગપાળા અને ઊંટો ઉપર સવાર થઈને આવે. જેથી તેઓ ફાયદાઓ જુએ જે અહીં તેમના માટે રાખવામાં આવ્યા છે, અને કેટલાક નિયત દિવસોમાં એ જાનવરો ઉપર અલ્લાહનું નામ લે જે તેણે તેમને બક્ષેલા છે, પોતે પણ ખાય અને ગરીબ મોહતાજને પણ આપે. પછી પોતાની અસ્વસ્થતાઓ દૂર કરે અને પોતાની માનતાઓ પૂરી કરે અને આ પ્રાચીન ઘરનો તવાફ કરે. આ હતો કાબાના નિર્માણનો આશય, અને જે કોઈ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓનો આદર કરે તો આ તેના રબની નજીક ખુદ તેના જ માટે વધુ સારું છે. અને તમારા માટે ઢોર હલાલ કરવામાં આવ્યા એ વસ્તુઓ સિવાય જે તમને બતાવી દેવામાં આવી છે, તો મૂર્તિઓની ગંદકીથી બચો, જૂઠી વાતોથી બચો. એકાગ્ર થઈ અલ્લાહના બંદા બનો, તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો, અને જે કોઈ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવે તો તે જાણે કે આકાશમાંથી પડી ગયો. હવે કાં તો પક્ષીઓ તેને ઉપાડી લઈ જશે અથવા પવન તેને એવી જગ્યાએ લઈ જઈ ફેંકી દેશે જ્યાં તેના ફૂરચે ફૂરચાં ઉડી જશે. આ છે મૂળ વાત, આને સમજી લો. અને જે અલ્લાહે ફેરવેલા પ્રતીકોનો આદર કરે તો આ હૃદયોમાં રહેલા સંયમના કારણે છે. તમને એક નિયત સમય સુધી કુરબાનીના જાનવરનો લાભ ઉઠાવવાનો હક છે, પછી તેમની કુરબાની કરવાની જગ્યા આ જ પ્રાચીન ઘર પાસે છે. દરેક ઉમ્મત માટે અમે કુરબાનીની એક પદ્ધતિ નક્કી કરી દીધી છે, જેથી એ ઉમ્મતના લોકો એ પશુઓ ઉપર અલ્લાહનું નામ લે જે તેણે તેમને બક્ષ્યા છે. આ જુદી જુદી પદ્ધતિઓમાં ઉદ્દેશ્ય એક જ છે, પછી તમારો ખુદા એક જ ખુદા છે અને તેના જ તમે આજ્ઞાંકિત બનો. અને હે નબી, ખુશખબર આપી દો વિનમ્ર વલણ અખ્તિયાર કરનારાઓને. જેમની હાલત આ છે કે અલ્લાહનું વર્ણન સાંભળે છે તો તેમના હૃદયો ધ્રુજી ઉઠે છે. જે આપત્તિ પણ તેમની ઉપર આવે છે ત્યારે તેની ઉપર ધૈર્ય રાખે છે, નમાઝ કાયમ કરે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી ખર્ચ કરે છે. فاذكروا اسم الله عليها صواف فإذا وجبت جنوبها فكلوا منها وأطعموا القانع والمعتر كذلك سخرناها لكم لعلكم تشكرون. અને કુરબાનીના ઊંટોને અમે તમારા માટે અલ્લાહના પ્રતીકોમાં સામેલ કર્યા છે, તમારા માટે તેમની અંદર ફાયદો છે. પછી તેમને ઊભા રાખી તેમની ઉપર અલ્લાહનું નામ લો અને જ્યારે કુરબાની થઈ ગયા પછી તેમની પીઠો જમીન ઉપર પથરાઈ જાય તો તેમાંથી પોતે પણ ખાઓ અને તેમને પણ ખવડાવો જેઓ સંતોષ રાખી બેઠા છે, અને તેમને પણ જેઓ તેની જરૂરત દર્શાવે. આ જાનવરોને અમે તમારા માટે આવી રીતે કામે લગાડ્યા છે જેથી તમે આભાર દર્શાવો. سخرها لكم لتكبروا الله على ما هداكم وبشر المحسنين. نہ تیمنوں ماس اللہ نے پہنچے چھے نہ لوہی, પરંતુ તેને તમારો તકવા એટલે કે સંયમ જ પહોંચે છે. તેણે તેમને તમારા માટે આવી રીતે કામે લગાડેલા છે જેથી તેણે એનાયત કરેલા માર્ગદર્શન માટે તમે તેની મહાનતાનું વર્ણન કરો. અને હે નબી, ખુશખબર આપી દો સત્કાર્ય કરનારાઓને. નિશંક અલ્લાહ બચાવ કરે છે એ લોકો તરફથી જેઓ ઈમાન લાવ્યા છે. બેશક અલ્લાહ કોઈ વિશ્વાસઘાતી અપકારીને પસંદ નથી કરતો. પરવાનગી આપી દેવામાં આવી એ લોકોને કે જેમની વિરુદ્ધ લડાઈ કરવામાં આવી રહી છે, કેમ કે તેઓ જુલ્મનો ભોગ બન્યા છે, અને અલ્લાહ બેશક તેમની મદદ કરવા માટે સમર્થ છે. આ એ લોકો છે જેમને પોતાના ઘરોમાંથી નાહક કાઢી મૂકવામાં આવ્યા માત્ર આ કસૂર માટે કે તેઓ કહેતા હતા, અમારો રબ અલ્લાહ છે. જો અલ્લાહ લોકોને એકબીજા દ્વારા હટાવતો ન રહે તો મઠો, ચર્ચ અને યહૂદીઓના દેવળ અને મસ્જિદો જેમાં અલ્લાહનું નામ પુષ્કળ પ્રમાણમાં લેવામાં આવે છે બધા જ તોડી પાડવામાં આવે. અલ્લાહ જરૂર એ લોકોની મદદ કરશે જેઓ તેની મદદ કરશે. અલ્લાહ અત્યંત શક્તિશાળી અને જબરજસ્ત છે. આ એ લોકો છે જેમને જો અમે ધરતી ઉપર સત્તા બક્ષીએ તો તેઓ નમાઝ કાયમ કરશે, ઝકાત આપશે, ભલાઈની આજ્ઞા કરશે અને બુરાઈથી રોકશે, અને સર્વ મામલાઓમાં પરિણામ અલ્લાહના હાથમાં છે. فقد كذبت قبلهم قوم نوح وعاد وثمود وقوم إبراهيم وقوم لوط وأصحاب مدين وكذب موسى فأمليت للكافرين ثم أخذتهم فكيف كان نكير هي نبي جو تيو ارثات كافرو تمنے کھوٹا ٹھیروے چھے تو تمنی پہلا نوح અને આદ અને સમુદની કોમો તથા ઇબ્રાહીમની કોમ અને લૂતની કોમ અને મદ્યનના લોકો પણ ખોટા ઠેરવી ચૂક્યા છે અને મૂસા પણ ખોટા ઠેરવવામાં આવી ચૂક્યા છે. આ સૌ સત્યનો ઇનકાર કરનારા લોકોને મેં પહેલાં મહેતલ આપી પછી ઝડપી લીધા. હવે જોઈ લો કે મારી સજા કેવી હતી. કેટલીય ગુનેગાર વસ્તીઓ છે જે અમે નષ્ટ કરી છે અને આજે તેઓ પોતાની છતો ઉપર ઊંધી પડી છે. કેટલાય કૂવા અવાવરા અને કેટલાય મહેલો ખંડિયર બનેલા છે. શું આ લોકો ધરતી ઉપર હર્યા ફર્યા નથી કે તેમના હૃદય સમજનારા અને તેમના કાન સાંભળનારા હોત? હકીકત આ છે કે આંખો આંધળી નથી હોતી, પરંતુ હૃદય અંધ બની જાય છે જે છાતીઓમાં છે. આ લોકો આપત્તિ માટે ઉતાવળ કરી રહ્યા છે. અલ્લાહ કદાપી પોતાના વાયદા વિરુદ્ધ વર્તશે નહીં, પરંતુ તારા રબના ત્યાંનો એક દિવસ તમારી ગણતરીના હજાર વર્ષની બરાબર હોય છે. કેટલીય વસ્તીઓ છે જે જુલમી હતી, મેં તેમને પહેલા મહેતલ આપી પછી ઝડપી લીધી અને સૌને પાછા તો મારી જ પાસે આવવાનું છે. હે નબી કહી દો, લોકો હું તો તમારા માટે માત્ર એ વ્યક્તિ છું જે ખરાબ સમયના આગમન અગાઉ સ્પષ્ટપણે ચેતવી દેનાર હોય. પછી જેઓ ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેમના માટે ક્ષમા છે અને ઇજ્જતની રોજી. અને જેઓ અમારી આયતોને નીચું દેખાડવાના પ્રયત્ન કરશે તેઓ જહન્નમના સાથી છે. અને હે નબી, તમારી પહેલાં અમે ન તો કોઈ રસૂલ એવો મોકલ્યો છે ન તો નબી કે જેની સાથે આ મામલો ન બન્યો હોય કે જ્યારે તેણે ઈચ્છા કરી શૈતાને તેની ઈચ્છામાં ખલેલ પહોંચાડી. આવી રીતે શૈતાન જે અડચણો નાખે છે અલ્લાહ તેને નષ્ટ કરી નાખે છે અને પોતાની આયતોને મજબૂત બનાવી દે છે. અલ્લાહ સર્વજ્ઞ અને ડાપણવાળો છે. તે એટલા માટે આવું થવા દે છે કે જેથી શૈતાને નાખેલી અડચણને અજમાયશ બનાવી દે એ લોકો માટે જેમના હૃદયોને દંભનો રોગ લાગેલો છે, જેમના હૃદય ખોટા પડી ગયા છે. હકીકત આ છે કે લોકો દ્વેષમાં ઘણા આગળ નીકળી ગયા છે. અને જ્ઞાન ધરાવતા લોકો જાણી લે કે આ સત્ય છે તારા રબ તરફથી અને તેઓ આની ઉપર ઈમાન લઈ આવે અને તેમના હૃદય તેની આગળ ઝૂકી જાય. બેશક અલ્લાહ ઈમાન લાવનારા લોકોને હંમેશા સીધો માર્ગ દેખાડી દે છે. تأتيهم الساعة بغتة ઇનકાર કરનારાઓ તો તેના વિશે શંકામાં પડ્યા રહેશે, અહીં સુધી કે કાં તો તેમની ઉપર કયામતની ઘડી એકાએક આવી જાય અથવા એક અશુભ દિવસની આપત્તિ ઉતરી પડે. તે દિવસે બાદશાહી અલ્લાહની હશે અને તે તેમની વચ્ચે ફેંસલો કરી દેશે. જેઓ ઈમાનવાળા અને સદાચારીઓ હશે તેઓ નેમતોથી ભરપૂર જન્નતોમાં જશે. અને જેમણે કુફર કર્યું હશે અને અમારી આયતોને ખોટી ઠેરવી હશે તેમના માટે અપમાનજનક સજા હશે. અને જે લોકોએ અલ્લાહની રાહમાં હિજરત કરી પછી કતલ કરવામાં આવ્યા કે મૃત્યુ પામ્યા, અલ્લાહ તેમને ભલી રોજી આપશે અને બેશક અલ્લાહ જ સર્વશ્રેષ્ઠ રોજી પૂરી પાડનાર છે. તે તેમને એવી જગ્યાએ દાખલ કરશે જેનાથી તેઓ રાજી થઈ જશે. બેશક અલ્લાહ સર્વજ્ઞ અને સહનશીલ છે. આ તો છે તેમનો અંજામ, અને જે કોઈ બદલો લે એવી જ રીતે જેવી રીતે તેની સાથે કરવામાં આવ્યું છે, અને પછી તેની ઉપર અતિરેક પણ કરવામાં આવ્યો હોય તો અલ્લાહ તેની જરૂર મદદ કરશે. અલ્લાહ માફ કરનાર અને દરગુજર કરનાર છે. આ એટલા માટે કે રાતમાંથી દિવસ અને દિવસમાંથી રાત કાઢનાર અલ્લાહ છે અને તે બધું સાંભળનાર અને જોનાર છે. આ એટલા માટે કે અલ્લાહ જ સત્ય છે અને તેઓ સૌ ખોટા છે જેમને અલ્લાહને છોડીને આ લોકો પોકારે છે અને અલ્લાહ જ સર્વોપરી અને મહાન છે. શું તમે જોતા નથી કે અલ્લાહ આકાશમાંથી પાણી વરસાવે છે અને તેના કારણે ધરતી લીલીછમ થઈ જાય છે? હકીકત આ છે કે તે સૂક્ષ્મદર્શી અને સુમાહિતગાર છે. તેનું જ છે જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે. બેશક તે અપેક્ષા રહિત અને સંયમ પ્રશંસિત છે. શું તમે જોતા નથી કે તેણે એ બધું તમારા માટે કામે લગાડી રાખ્યું છે જે ધરતીમાં છે અને તેણે જ વહાણને નિયમને આધીન બનાવ્યું છે કે તેના હુકમથી તે સમુદ્રમાં ચાલે છે અને તેણે જ આકાશને આવી રીતે ટેકવી રાખ્યો છે કે તે તેના હુકમ વિના ધરતી ઉપર પડી શકતો નથી? હકીકત એ છે કે અલ્લાહ લોકો માટે અત્યંત માયાળુ અને દયાળુ છે. તે જ છે જેણે તમને જીવન એનાયત કર્યું છે, તે જ તમને મોત આપે છે અને તે જ ફરીથી તમને જીવતા કરશે. હકીકત આ છે કે મનુષ્ય સત્યનો મોટો ઇનકાર કરનાર છે. પ્રત્યેક ઉમ્મત માટે અમે ઇબાદતની એક પદ્ધતિ નક્કી કરી છે જેનું તે અનુસરણ કરે છે. પછી હે નબી, તેઓ હવે આ બાબતમાં તમારી સાથે વિવાદ ન કરે. તમે પોતાના રબ તરફ બોલાવો, બેશક તમે સીધા રસ્તા ઉપર છો. અને જો તેઓ તમારી સાથે વિવાદ કરે તો કહી દો, જે કંઈ તમે કરી રહ્યા છો અલ્લાહને તેની પૂરેપૂરી ખબર છે. અલ્લાહ અલ્લાહ કયામતના દિવસે તમારી વચ્ચે આ સર્વ વાતોનો ફેંસલો કરી દેશે જે અંગે તમે મતભેદ કરતા રહ્યા છો. શું તમે નથી જાણતા કે આકાશ અને ધરતીની પ્રત્યેક વસ્તુ અલ્લાહની જાણમાં છે? બધું જ એક પુસ્તકમાં નોંધાયેલું છે. અલ્લાહ માટે આ જરા પણ મુશ્કેલ નથી. આ લોકો અલ્લાહને છોડી તેમની ઉપાસના કરી રહ્યા છે જેમના માટે તેણે ન કોઈ સનદ ઉતારી છે અને ન તો આ લોકો પોતે તેમના વિશે કોઈ જ્ઞાન ધરાવે છે. આ જુલમીઓ માટે કોઈ મદદ કરતા નથી. અને જ્યારે આ લોકોને અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે તો તમે જુઓ છો કે સત્યનો ઇનકાર કરનારા લોકોના મોઢા બગડવા લાગે છે અને એવું લાગે છે કે હમણાં જ તેઓ એ લોકો ઉપર તૂટી પડશે જેઓ તેમને અમારી આયતો સંભળાવે છે. તેમને કહો, હું બતાવું તમને કે આનાથી વધુ ખરાબ વસ્તુ કઈ છે? આગ. અલ્લાહે તેનો જ વાયદો તેમના માટે કરેલો છે. જેઓ સત્યનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે અને એ ઘણું જ ખરાબ ઠેકાણું છે. લોકો, એક દ્રષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનપૂર્વક સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડી પોકારો છો તેઓ સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલકે જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવી લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ શકતા નથી. મદદ માગનારા પણ નિર્બળ, જેમની મદદ માગવામાં આવે છે તેઓ પણ નિર્બળ. આ લોકોએ અલ્લાહની કદર જ ન જાણી જેવી રીતે તેને જાણવી ઘટે છે. હકીકત આ છે કે શક્તિશાળી અને ઇજ્જતવાળો તો અલ્લાહ જ છે. હકીકત આ છે કે અલ્લાહ પોતાના હુકમો પહોંચાડવા માટે ફરિશ્તાઓમાંથી પણ સંદેશવાહકો ચૂંટે છે અને મનુષ્યોમાંથી પણ. તે સાંભળનાર અને જોનાર છે. જે કંઈ લોકોની સામે છે તેને પણ તે જાણે છે, અને જે કંઈ તેમનાથી છુપાયેલું છે તેનાથી પણ તે વાકેફ છે, અને બધી જ બાબતો તેની પાસે રજૂ થાય છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, રૂકુ અને સિજદો કરો, પોતાના રબની બંદગી કરો અને સત્કાર્ય કરો. આના દ્વારા જ અપેક્ષા રાખી શકાય કે તમને સફળતા પ્રાપ્ત થાય. અલ્લાહના માર્ગમાં જિહાદ કરો. જેવી રીતે જિહાદ કરવી ઘટે છે, તેણે તમને પોતાના કામ માટે ચૂંટી લીધા છે અને દીનમાં તમારી ઉપર કોઈ તંગી રાખી નથી. કાયમ થઈ જાઓ પોતાના બાપ ઇબ્રાહીમની મિલ્લત એટલે કે દીન ઉપર. અલ્લાહે અગાઉ પણ તમારું નામ મુસ્લિમ રાખ્યું હતું અને આ કુરાનમાં પણ તમારું નામ આ જ છે, જેથી રસૂલ તમારી ઉપર સાક્ષી રહે અને તમે લોકો ઉપર સાક્ષી રહો. તો નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહ સાથે મજબૂત સંબંધ બાંધી લો. તે તમારો સંરક્ષક છે, ખૂબ જ સારો છે એ સંરક્ષક અને ખૂબ જ સારો છે એ મદદગાર.